હવે સાગર માં હવે નહી ભટકું, પિયુડે કીધી પટરાણી રે, પિયુડે કીધી પટરાણી, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, હે પ્રભુ શું પ્રીતળી બંધાણી, ત્રિભુવન વાત જણાણી રે, ત્રિભુવન વાત જણાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, હે પ્રભુ શું પ્રીતળી બંધાણી. શ્યામ સુંદર નું સુખડું અલૌકિક, સુખડું અલૌકિક, શ્યામ સુંદર નું મુખથી તે કહું શુભ ખાણી રે, મુખથી તે કહું શુભ ખાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, હે પ્રભુ શું પ્રીતળી બંધાણી રે. બહુ નામીનું બેઠું બદનામું, ત્રિભુવન વાત જણાણી રે, ત્રિભુવન વાત જણાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી. મુક્તાનંદ બાય ગ્રહી બળવંત, મુક્તાનંદ બાય ગ્રહી બળવંત, લીધી ભવ જળ માથી તાણી રે, લીધી ભવ જળ માથી તાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, ત્રિભુવન વાત જણાણી રે, ત્રિભુવન વાત જણાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, હે પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, હે પ્રભુ શું પ્રીતળી બંધાણી રે, પ્રભુ શું પ્રીતળી બંધાણી રે. બોલો ઘનશ્યામ મહારાજ. નાથ નવીનો છેલો રંગડાનો ભીનો નાથન વિનો છેલો રંગડાનો ભીનો બહુવિધ વેશ બનાવીને હો બહુવિધ વેશ બનાવીને ચિત ચોરી લીધો ચિત ચોરી લીધો રે કાને આવી હસીને બોલાવી કાને આવી હસીને બોલાવી મોરલી બજાવી મુખ મરમ ભરેલી મોરલી બજાવી મુખ મરમ ભરેલી ગીત મધુરા નિત ગાવીને હો ગીત મધુરા નિત ગાવીને ચિત ચોરી લીધો ચિત ચોરી લીધું રે કાને આવી હસીની બોલાવી કાને આવી હસીને બોલાવી સુખ દેણ મનોહર ડોલરીઓ જી સુખ દેણ મનોહર સાન કરીને સમજાવી સાન કરીને સમજાવી ચિત ચોરી લીધો ચિત ચોરી લીધો કાને આવી હસીને બોલાવી કાને આવી હસીને બોલાવી સુખ દેણ મનોહર ડોલરીઓ જી સુખ દેણ મનોહર ડોલરીઓ જી સુખ દેણ મનોહર સાન કરીને સમજાવીને હો સાન કરીને સમજાવીને ચિત ચોરી લીધો ચિત ચોરી લીધો કાને આવી હસીને બોલાવી કાને આવી હસીને બોલાવી Thank you. શિવાનંદ કહે દિલ રામ વસિયો હો દેવાનંદ કહે દિલ રામ વસિયો મોહન મન લલચાવીને હો મોહન મન લલચાવીને ચિત ચોરી લીધો ચિત ચોરી લીધો રે કાને આવી હસીને બોલાવી કાને આવી હસીને બોલાવી હસીને બોલાવી ચિત ચોરી લીધો રે હસીને બોલાવી કાને આવે હસીને બોલાવી કાને આવે હસીને બોલાવી કાને આવે હસીને બોલાવી કાને આવે હસીને બોલાવી બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અહીંયા ઉપસ્થિત પૂજ્યપાદ ભક્તિવલ્લભદાસજી સ્વામી સર્વે સંતો તથા પધારેલા સર્વે મહાનુભાવો તથા સર્વે હરિભક્તો તથા વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ. જે ગુરુકુળ પ્રાંગણની અંદર આપણે બેઠા છીએ આ ગુરુકુળ વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું દાતા એ ગુરુકુળ માત્ર વિદ્યા સંપાદિત કરવાનું જ સ્થાન નથી પરંતુ ગુરુકુળે તો માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી દિવ્ય માનવ સુધી પહોંચવાનું જ્યારે દિવ્ય ધામ છે ત્યારે ગુરુકુળ એ પ્રાચીન સંસ્કૃતિનું જતન કરે છે પણ સાથોસાથ જ એના યુગ પ્રમાણે બાળકોના જીવનની અંદર સારા સંસ્કારોને પણ ખરા અર્થમાં નિખારે છે ખરા અર્થની અંદર કંડારે છે. ગુરુકુળ એ માત્ર પ્રભુભક્ત ગુરુભક્ત કે માતૃપિતૃભક્ત જ નહીં પરંતુ ખરા અર્થમાં નીતિમત્તા પ્રામાણિકતા નિડરતા શિસ્તતા જેવા ગુણોથી કંડારી અને દેશદાજવાળા દેશવીર યુવાનો દેશભક્ત પણ કંડારે છે કે જેમના હૈયે દેશ પ્રત્યેની રાષ્ટ્ર પ્રત્યેની અનોખી ખુમારી હોય અને રાષ્ટ્રની અનોખી શાન હોય એવી દેશદાજપણા ગુરુકુળ એ બાળકોની અંદર કંડારે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ઈસવીસન 1948માં વસંત પંચમીના દિવસે રાજકોટની અંદર ગુરુકુળનો પાયો નાખ્યો. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન પોતાની 40 શાખાઓ સાથે સમગ્ર વિશ્વની અંદર છવાયું છે. 250 જેટલા સંતો પોતાના તન મન સર્વ પ્રકારે ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી અને ગુરુકુળની અંદર સેવા કરતા હોય છે. યાદ કરીએ પૂજ્યપાદ ગુરુ મહારાજને કે જેમનું જીવન એ જ જેમનો સંદેશ છે, વર્તન એ જ વાતો કરે છે, જેમના દર્શન કરતા સૌને પ્રતીતિ આવે કે આપણે ભગવાનને તો જોયા નથી પરંતુ ભગવાનના ધારક એવા અખંડ એવા ભગવાનના ધારક એવા જો સંત હોય તો એ પૂજ્ય ગુરુ મહારાજ છે. ત્યારે પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞામાં અમે 250 સંતો એ જેમ ગુરુ કહે એવી રીતે વર્તન કરતા હોઈએ છીએ. ત્યારે ગુરુકુળ ન્યાયક જ્ઞાનબાગ આપણે અહીંયા જૂનાગઢની અંદર કાળવા ચોક અને જ્ઞાનબાગ આ બંને શાખાઓ છે. પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી એમનું સંચાલન કરે છે. પૂજ્ય સ્વામીનું હૃદય પણ એવું વાત્સલ્ય સભર છે કે નાનામાં નાના માણસ હોય તો એની પણ સ્વામી અતિ હેતપૂર્વક જતન કરતા હોય ત્યારે એક માં જેવું સ્વામીનું હૃદય છે. આજે આપણે પુલવામા એમની અંદર જે સૈનિકો આજથી 2 વર્ષ પહેલા શહીદ થયા એમની યાદમાં આજે 14 ફેબ્રુઆરીના દિવસને બ્લેક ડે તરીકે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આખા એ સમગ્ર ભારતની અંદર ઉજવવામાં આવે છે. સૈનિકો એ દેશને માટે મટી ગયા છે. આપણે દેશને માટે કદાચ મૃત્યુ આપણું ન થાય પરંતુ એવા સૈનિકો એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ ને તો એ દેશની આપણી સેવા ગણાય. જેમના ભયે દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના હોય, દેશ પ્રત્યેની ખુમારી હોય, એવા દરેક ભારતીયો એ સૈનિકોની અંદર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે. ત્યારે આ ભારત દેશ વિશે એવું કહેવાય કે ભારત માતા તેરી ગાથા, સબસે અચ્છી તેરી શાન, તેરે આગે શિસ ઝુકાયે ઓર દે તુઝકો હમ સન્માન. ત્યારે એ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા અહીંયા ઉપસ્થિત સંતો તથા પધારેલા મહાનુભાવો, આપણે હવાલદાર સાહેબ શ્રી આર કે પરમાર સાહેબ, પૂર્વ સૈનિક, તથા શ્રી ફૂલાભાઈ, તથા ઓનરેરી નાયબ સુબેદાર શ્રી નિલેશભાઈ વડોદરા, તથા કાનાભાઈ ગોધાસરા, તથા ભાવેશ ગિરીજી, એ તમામ જે આવે એ તમામ અહીં આવી, તથા સંતો પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, જગત પ્રકાશ સ્વામી, વ્રજજીવન સ્વામી આવી અને અહીંયા આપણે જે આ પ્રતિકૃતિ છે ત્યાં પુષ્પ અર્પણ કરશે. તો સૌ પ્રથમ પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી આવે. સંતો તથા મહાનુભાવો એ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે, આપણે પણ તેની અંદર જોડાઈએ. એ સૈનિકોમાં એવું કહેવાય કે કુછ નશા તિરંગે કી શાન કા હૈ, તો કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ, હમ લહેરાયે હર જગહ યે તિરંગા, ક્યોંકિ યે નશા હિન્દુસ્તાન કે સન્માન કા હૈ. ભારત દેશને સન્માન આપીએ છીએ, આ સૈનિકોને સન્માન આપે છે. ચલો કિસ ચલો ફિર સે આજ વો નજારા યાદ કર લે, શહીદો કે દિલ મે બીજો જ્વાલા કો યાદ કર લે, જિસકે જિસમે બહેકર આઝાદી પહોંચી થી કિનારે, વો યાદ દેશ ભક્તો કે ખૂન કી વો ધારા કો યાદ કર લે. ત્યારે આ દેશ ભક્તોનું જે સન્માન છે એમની અંદર આપણે જોડાઈએ. હવે ફરીથી સંતો તથા મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને હવે આપણે ગુરુકુલના ડાયરેક્ટર સાહેબ શ્રી આશીષભાઈ કાચા અત્રે આવી અને મહાનુભાવોનો પરિચય આપણને આપશે તથા એમનું જે સન્માન કરાવવાનું વિધિ છે એ સન્માન કરાવશે. અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મંચસ્થ પુરાણી ભક્તિવલ્લભદાસજી સ્વામી, પૂજ્યપાદ જગત પ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ વ્રજજીવનદાસજી સ્વામી, પૂજ્યપાદ સિદ્ધવલ્લભદાસજી સ્વામી, પૂજ્યપાદ નિષ્કામ સ્વામીજી, તેમજ આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે પધારેલ મહાનુભાવો શ્રી આરકે પરમાર સાહેબ, હવાલદાર શ્રી આરકે પરમાર સાહેબ, પૂર્વ સૈનિક અને માજી સૈનિક એસોસિએશનના પ્રમુખ શ્રી શ્રી ફુલાભાઈ, ઓનરેરી નાયબ સુબેદાર શ્રી નિલેશભાઈ ઓડેદરા, શ્રી ભાવેશ ગિરીજી, શ્રી કાનાભાઈ ગોદાસરા, આ અત્રે ઉપસ્થિત તમામ પૂર્વ સૈનિક, માત્ર પૂર્વ સૈનિક નહીં પરંતુ વિશ્વની ચોથા નંબરની આર્મીના પૂર્વ સૈનિક, કે આજે જેને વિશ્વ પૂછી રહ્યું છે કે કઈ દિશા તરફ આપણે આગળ વધવાનું છે, સર્વે સન્માનીય પૂર્વ સૈનિકોના સન્માન તરફ આગળ વધીએ પહેલા રોયા હોગા આસમાન ભી ઉસ રાત જિસ રાત કો યે બુરી ખબર આઈ થી, ધરતી ભી થરથાઈ થી જબ સીને મેં ગોલિયા લગને કી આવાજ સુનાઈ દી થી, માં કી આંખે તો રાસ્તે દેખ રહી થી, અબ ઉસકા બેટા ઘર લોટ કર આયેગા, તભી પત્ની કી રોને કી આવાજ ગુંજી થી જબ ઉસકે પતિ કે શહીદ હોને કી ખબર આઈ થી, હર આંખે નમ હો ગઈ થી ઉસ દિન જિસ દિન ઇસ દેશ કે 44 જવાનો કે શહીદ હોને કી ખબર આઈ થી, ના ઇસ હમલે કો હમ ભૂલેંગે ના હમ કિસી કો ભૂલને દેંગે, પ્રણામ કરતા હું ઉન સભી જવાનો કો, દિન રાત ઇસીલીએ ખડે હે તાકિ આપ મે હમ સબ અપને પરિજનો કે સાથ સુખરૂપ અપના જીવન જી સકે, ઓર ધન્યવાદ કરતા હું દેશ કી ઉસ રાષ્ટ્રવાદી સરકાર કો કે તાબડતોબ ત્વરિત ઉસ આતંકવાદીઓ કો ઉની કી ભાષા મે જવાબ દેકર હમારે સારે નોજવાન કે ખૂન કા બદલા લિયા. વિશેષ આજ મોજૂદ સારે પૂર્વ સૈનિકો કે સન્માન કી ઓર આગે બઢે, મેં નામ લેકર ઉસ નોજવાન કે કુછ પરિચય યહાં સે દેના ચાહુંગા. શ્રી રમેશ કરશનભાઈ પરમાર, ઉનકા રેન્ક જબ ઉસકી ડ્યુટી થી ઉસ વખત થા હવાલદાર ઓર ટેન્ક ડ્રાઈવર કી તોર પર વો અપની ડ્યુટી નિભાતે થે. T-90 હમને કિતાબો મેં સુના હોગા, કહીં કોઈ પિક્ચર મેં દેખા ભી હોગા, લેકિન આજ ઇન જવાનો સે હમ મિલને જા રહે હે જો વાસ્તવ મેં એસે કુછ હથિયારો કે સાથ ખેલ કર આયે હે, તાકી આપ હમ સબ લોગ એક અચ્છી જિંદગી ગુજારા કર સકે. ઉનકા આર્મી મેં જબ ભરતી થા 2 માર્ચ 1987 ઓર રિટાયર્ડ હુએ થે 31 જનવરી 2004, યાના કી 17. પૂજ્યપાદ ભક્તિ વલ્લભ દાજી સ્વામીજી કે ચરણોમાં મેં પ્રાર્થના કરુંગા કે શ્રી આર કે પરમાર સાહેબ કે સન્માન કી ઓર હમ આગે બઢે. જૂનાગઢ મહાનગર કે પરમ આદરણીય ઓર પ્રથમ નાગરિક શ્રીમાન ધીરુભાઈ ગોહેલ મેયર શ્રી હમારે બીચ મોજૂદ હે, ગુરુકુલ મંચ ગુરુકુલ પરિવાર ઉનકા હાર્દિક અભિવાદન હાર્દિક સ્વાગત કરતા. પુષ્પગુચ્છ લઈને આર કે પરમાર સાહેબ પ્લીઝ આઈએ. ભગવાન કી પ્રતિમા પૂજ્ય સ્વામીજી. આજ કે શ્રદ્ધાંજલિ સમારોહ કે અતિથિ શ્રી ધીરુભાઈ ગોહિલ કો મેં ગુરુકુલ મંચ કી ઓર સે સ્વાગત કરતા હું ઓર પૂજ્યપાદ ભક્તિવલ્લભ દાસજી સ્વામીજી કે ચરણ મેં પ્રાર્થના કરતા હું કે શ્રી ધીરુભાઈ કા આદર ઓર સન્માન પુષ્પગુચ્છ સે અભિવાદન કરે. પૂર્વ સૈનિકો કે સન્માન કી ઓર હમ આગે બઢે. શ્રી ફુલાભાઈ લવાભાઈ બામરોટિયા જિનકા રેન્ક નાઇક કા થા ઓર એએસસી ડ્રાઈવર આર્મી સપ્લાઈ કોર્પ્સ મેં જિન્હોને અપની સેવાએ દી હૈ. જિનકા ભરતી 4 અપ્રેલ 1981 મેં હુઆ થા ઓર રિટાયર્ડ 1 મઈ 1998 મેં યાની કી 17 સાલ તક ઇસ દેશ કે લીએ ઉન્હોને અપને જીવન કા અમૂલ્ય પ્રદાન કિયા હૈ. ઓર વર્તમાન સમય મેં SBI બેંક મેં સિક્યુરિટી ગાર્ડ કે તોર પર વો અપની સેવાએ દે રહે હૈ. મેં પૂજ્યપાદ પ્રીતમ સ્વરૂપ દાસજી સ્વામીજી કો પ્રાર્થના કરતા હું કે શ્રી ફુલાભાઈ કા પુષ્પગુચ્છ સે અભિવાદન કરે. ऐसे ही दूसरे पूर्व सैनिक श्री ऑनरेरी नायब सूबेदार श्री नीलेश कुमार ओडिद्रा जिन्होंने अपना 24 साल टेक्निकल डिपार्टमेंट में सुपरवाइजर के तौर पर इस देश के लिए दिया है. जिनका पोस्टिंग कारगिल सेक्टर में हुआ था और उसके बाद आर्टिलरी हेडक्वार्टर नई दिल्ली में भी वो अपना सेवा प्रदान कर चुके हैं. તો મેં પૂજ્યપાદ ભક્તિવલ્લભ દાસજી સ્વામીજી કો પ્રાર્થના કરતા હું કે નિલેશભાઈ કા પુષ્પગુચ્છ સે અભિવાદન કરે ઓર આશીર્વાદ પ્રદાન કરે. ऐसे ही दूसरे पूर्व सैनिक श्री भावेश गिरी जी जिन्होंने 21 साल देश की सेवा के लिए बिताए हैं. तो भावेश गिरी जी को मैं विनती करता हूं कि पूज्यपाद जगत प्रकाश दाजी स्वामी जी को मैं प्रार्थना करता हूं कि भावेश गिरी जी को पुष्पगुच्छ अर्पित करके आशीर्वाद प्रदान करें. उसके बाद अभी गुरुकुल ज्ञानबाग में एक छात्र पढ़ाई कर रहा है भार्गव गोदासरा. उनके पिताजी भी इस देश के लिए अपने सेवादान दे चुके हैं. શ્રી કાનાભાઈ ગોદાસરા જિન્હોને સિગ્નલ ડિપાર્ટમેન્ટ મેં અપને 17 સાલ ઇસ દેશ કે લીએ પ્રદાન કિયે હૈ. પૂજ્યપાદ બ્રજ જીવન સ્વામીજી કો મેં પ્રાર્થના કરૂંગા કે શ્રી કાનાભાઈ ગોદાસરા કા પુષ્પગુચ્છ સે અભિવાદન કરે. फिर से एक बार सभी अतिथि विशेष और सभी पूर्व सैनिकों का गुरुकुल मंच पर स्वागत है. श्रद्धांजलि कार्यक्रम को आगे प्रसारित करने हेतु स्वामीनारायण गुरुकुल ज्ञानबाग के कुछ छात्र नृत्य से देश के वीर जवानों को श्रद्धांजलि अर्पित करना चाहते हैं, तो मंच पर स्वामीनारायण गुरुकुल के कुछ छात्र को मैं आमंत्रित करता हूं, जिनके शब्द है आजादी के लिए। आजादी के लिए मिलके लड़े, मेरी नस नस बहे तू वतन, मेरी नस नस कहे वतन, मेरा सारा तुझ पे वारा। क्या है मेरा दीवा पूछो, देश है मेरा, देश है मेरा, क्या है मकसद, क्या है मजहब, देश है मेरा, देश है मेरा, हो चाहे आगे लाखों खड़े, आजादी के लिए मेरी नस नस बहे तू वतन, मेरी नस नस कहे वतन, मेरा सारा तुझ पे वारा। मेरी नस नस बहे वतन, मेरी नस नस कहे मेरा सारा तुझ पे वारा। ખૂબ સુંદર દેશભક્તિ નૃત્ય આ બાળકોએ રજૂ કર્યું. એકવાર જોરદાર તાળીઓથી ફરી આ બાળકોને વધાવીએ. હવે દેશભક્તિ ને લગતું અને આજના કાર્યક્રમને લગતું પ્રાસંગિક ઉદબોધન પૂજ્ય ભક્ત વત્સલદાસજી સ્વામી રજૂ કરશે. ત્યારે આવો પૂજ્ય ભક્ત વત્સલ સ્વામી. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ભક્તિ વલ્લભદાસજી સ્વામી, મેયર શ્રી ધીરુભાઈ, હવાલદાર આર કે પરમાર સાહેબ તથા સર્વે પૂર્વ સૈનિકો, દરેક દેશની અંદર એક શ્રદ્ધા સુમન કરવાની અલગ અલગ રીતો હોય. યુએસએની અંદર દરેક વ્યક્તિઓ એક પુષ્પગુચ્છ લઈ અને શહીદ થયેલા સૈનિકોને ત્યાં અર્પણ કરવા જાય. એવી જ રીતે ફ્રાન્સની અંદર દરેક સૈનિકોની પાછળ શ્રદ્ધાસુમન માટે 11મા મહિનામાં 11 તારીખે બરાબર 11 વાગે 5 મિનિટ માટે બધા મૌન પાળે. એવી જ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારત દેશમાં વર્ષોથી સુરવીરોના સન્માન થયા છે, વર્ષોથી સુરવીરોની બિરદાવલીઓ ગવાય છે. એ ઝવેરચંદ મેઘાણી હોય, આજે સૌરાષ્ટ્રની રસધાર ખોલી લ્યો, કેટલા વીરોના એમાં ગાથાઓ લેખી છે. ત્યારે આપણી તો પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે કે કોઈ શહીદ થયા હોય તો એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા. અને આજની સભા ઇતિહાસની અંદર લગભગ બધાને યાદ છે, 14 ફેબ્રુઆરી 2019 એક સાથે 44 સૈનિકો મૃત્યુ પામ્યા હતા. અને ત્યારે આપણે ઘણાને શોક હતો, ઘણાને નહીં પણ પૂરા ભારત દેશને શોક હતો, કારણ કે આપણા યુવાનો એક સાથે એટલા બધા મૃત્યુ પામ્યા હોય, શહીદ થયા હોય, કોને શોક ન હોય. પરંતુ આપણા વડાપ્રધાન એ પણ કાંઈ બેઠા નહોતા, એમણે પણ નિર્ણય લીધો, ત્વરિત નિર્ણય. 14 ફેબ્રુઆરીએ 40 જેટલા જવાનો શહીદ થયા અને 26 ફેબ્રુઆરીએ આપણે પેલું સર્જિકલ સ્ટ્રાઇક કર્યું ને એની અંદર 300 આતંકવાદીઓને માર્યા છે. ત્યારે દરેક દેશ એ પોતાના સુરવીરોને બિરદાવતા હોય છે. અને આપણી સંસ્કૃતિ એ ખરેખર ભવ્ય સંસ્કૃતિ છે. સ્વામી વિવેકાનંદ એ એકવાર અમેરિકામાં શિકાગોમાં ગયા અને શિકાગોમાં કીધું કે તમે તો બહુ ભારતીય સંસ્કૃતિની વાતો કરો છો, ભારતીય સંસ્કૃતિ કરો છો, પણ તમે ચપ્પલ તો અમારા પહેર્યા છે, જોવો તો ખરા. ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે ભાઈ, મેં ચપ્પલ તમારા પહેર્યા છે, પણ મારા માથે પાઘડી જોવો, મારા ભારત દેશની છે. અને આમ જોઈએ ને તો સૈનિક અને સંતો બંનેનું એક કાર્ય છે. સૈનિક એ દેશ માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે અને સંતો એ સંસ્કૃતિ માટે, સમાજ માટે પોતાનું જીવન અર્પણ કરે છે. ત્યારે સંતો અને સૈનિક બંનેનું એક કાર્ય છે અને એ ભારતીય સંસ્કૃતિની અંદર આપણે મોટા થયા છીએ. મેજર ધ્યાનચંદ થઈ ગયા, હોકીના પ્લેયર, પોતે આર્મીમાં હતા. એ મેજર ધ્યાનચંદ એવી હોકી રમે, લોકો એમ કહે કે આની હોકીમાં ચુંબક ફિટ કર્યું છે, બાકી કોઈ દિવસ આ રમી જ ન શકે. એ મેજર ધ્યાનચંદ જ્યારે જર્મનીમાં રમવા માટે ગયા અને ત્યાં એટલી હોકી જોરદાર રમ્યા, આખું સ્ટેડિયમ ખુશ થઈ ગયું અને હિટલરે જોયું કે આ ધ્યાનચંદ આણે હોકીમાં નક્કી કંઈક જાદુ કર્યો છે. એની હોકી લઈને એના કટકા કર્યા કે આમાં શું નીકળે છે, પણ હોકી તો ભાઈ લાકડાની હતી, એમાંથી શું નીકળે. હિટલરે કીધું ધ્યાનચંદને, ધ્યાનચંદ તને ભારત દેશ શું આપે છે? તો કે હું આર્મીમાં નોકરી કરું છું, મારો એટલો પગાર છે. હિટલર કહે તને શું આપ્યું, તું અહીંયા આવતો રહે જર્મનીમાં, હું તને આર્મીમાં વડો બનાવી દઈશ. ત્યારે ધ્યાનચંદે શું જવાબ આપ્યો, સાંભળવા જેવો છે. ધ્યાનચંદ કહે કે ભારતે મને શું આપ્યું એ અગત્યનું નથી, મેં ભારતને શું આપ્યું ને એ અગત્યનું છે. ત્યારે કહેવાનું કે આપણે ભારત માટે શું કરીએ છીએ, આપણે આપણું સાચું શ્રદ્ધાસુમન એ ત્યારે જ ગણાય કે જે શહીદ થયા છે, કે વડાપ્રધાન જે નિર્ણય લે, સ્વચ્છતા અભિયાન છે, કેટલા અભિયાનો ચાલતા હોય, અરે કોઈક સૈનિક આપણને સામે મળે ને તો આપણે એને આદરથી સન્માન આપવું જોઈએ. બસમાં આપણે બેઠા હોય અને કોઈક ભારત દેશનો સૈનિક ચડે તો તરત આપણે એમને સીટ ખાલી કરી દેવી જોઈએ. આ જ આપણું શ્રદ્ધા સુમન છે. આપણે જ્યારે એ કરતા થશું ને ત્યારે આપણું શ્રદ્ધા સુમન એ સાચું ગણાશે. ત્યારે આપણે આજે એ જ પ્રાર્થના કરીએ કે અમે પણ ખરી રીતે એવું સમજીએ કે એક દેશનો સૈનિક અમને જ્યાં મળે ત્યાં એમને આદર આપીએ. ભલે એ નિવૃત્ત થયા હોય છતાં પણ એમણે દેશની સેવા કરી છે. ત્યારે એ જ પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ સુંદર પ્રવચન પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ રજૂ કર્યું. મેજર ધ્યાનચંદના માધ્યમથી સમજાવ્યું કે અગત્યનું એ નથી કે દેશ આપણે માટે શું કરે છે, પણ અગત્યનું એ હોય છે કે આપણે દેશ માટે શું કરીએ છીએ. ત્યારે હવે આર કે પરમાર સાહેબ એમને વિનંતી કરીશ કે આવી એને પોતાનું પ્રવચન રજૂ કરશે, જેથી આ વિદ્યાર્થીઓ તથા બીજાને પણ બધાને માર્ગદર્શન મળે. તો આર કે પરમાર સાહેબ. જય હિન્દ, જય હિન્દ. હા, આવો અવાજ આવવો જોઈએ એટલે જૂનાગઢમાં ખબર પડવી જોઈએ કે અહીંયા કોઈ ફંક્શન ચાલે છે. અને હજી એક બે વખત હું બોલી દઉં એટલે આપણે જૂનાગઢે અમે ખબર પડે એટલે જૂનાગઢ તો અત્યાર સુધી પાકિસ્તાન એમ જ ગણે છે પોતાનું જ, એટલે પાકિસ્તાનમાં એવો જ જવો જોઈએ. જય હિન્દ, થેન્ક યુ. જૂનાગઢથી પધારેલા પ્રથમ નાગરિક ધીરુબાપા અને તમામ સંતો મહાત્માને અને સ્ટુડન્ટને હું સેલ્યુટ કરું છું કે આજે અમને એક માજી સૈનિકને કે તમે એક અમને એક એવો મોકો આપ્યો અને અમને આવા પ્રોગ્રામમાં બોલાવ્યો, એટલા માટે હું ખૂબ ખૂબ સ્વામી ગુરુકુળનો ખૂબ ખૂબ આભારી છું. એક પ્રમુખના નાતે અમને આજ એટલો ગર્વ થયો. તમે એક અમને પાંચ સૈનિકને નહીં પણ જૂનાગઢ જિલ્લા તમામ માજી સૈનિકને તમે આજ સન્માન કર્યું એવું અમને લાગે છે. અને બે મિનિટ હું શબ્દ સૈનિક માટે કહીશ કે પુલવામા એટલો બધો મોટો આતંકવાદી હુમલો થઈ ગયો, કોઈ વાત નથી, એનાથી ડરવાનું નથી. એનાથી સ્ટુડન્ટને મનમાં એવો કોઈ દી ભય નથી લેવાનો કે ભાઈ હું ફોજમાં જઈશ તો ગોલીથી મૃત્યુ થશે કે આવું થશે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં ગુરુજીને મને મેં ગુરુજીથી પૂછેલી છે કે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણું મૃત્યુ નક્કી થઈ ગયું હોય છે. તોય તો મારા કરતાં તો તમે ગુરુજીની અંડર છો, એવા તમારું સાનિધ્ય કે સ્વામી ગુરુકુળની અંદર તમે ભણો એટલે તમે અર્ધા સૈનિક જ ગણાવ. તમારું ડિસિપ્લિન, તમારી હાલવાની પદ્ધતિ, બોલવાની પદ્ધતિ, સવારે તમે બધાને જય શ્રી સ્વામિનારાયણ બધું એવું બોલો છો, એવું જ સેમ ફોજમાં હોય છે. એટલે તમે અર્ધા સૈનિક તો છો જ. રહી વાત તમે મેં તમને કીધું ફોજમાં જવા માટેનું, એમાં ડરવાની જરૂર નથી. કહેવાય જ ગયું છે કે તમને જો છઠ માંડી હશે તો સાતમ નહીં થાય, એવું આપણે આપણા દાદા અને આપણા ગુરુજી બધાએ બોલાવતા જ હોય છે. એટલે વધારેમાં વધારે ફોજમાં જવાનું છે. અમારી વિચારે એક અત્યારે ગૌસ્વામી સર જે આવ્યા છે એ પ્રાંચીની અંદર ટ્રેનિંગ ચલાવે છે અને 300 છોકરાઓને લડકા લડકીઓની ટ્રેનિંગમાંથી આજે દ્વારકાની અંદર 35 છોકરા સિલેક્ટ થઈ ગયા છે ફિઝિકલની અંદર. અમે જૂનાગઢમાં ઘણો પ્રયાસ કર્યો, ધીરુબાપાને લેટર લખ્યો, કલેક્ટરને લખ્યો, એસપી સાહેબને લખ્યો, પણ અમને છે ને ગ્રાઉન્ડ આપ્યું નહીં. અમને જો ગ્રાઉન્ડ આપ્યું તો અમે રિટાયર્ડ ફોજી થોડોક કોશિશ કરત કે સવારે 2 કલાક એને ફિઝિકલ જે સ્વેચ્છાએ આવવા માંગે એને અમે રનિંગ કરી અને દ્વારકાની અંદર જૂનાગઢ જિલ્લામાં વધારેમાં વધારે સૈનિકમાં જાય સ્ટુડન્ટ એવું અમે વિચારત. પણ આ મહામારીના હિસાબે અમને એસપી સાહેબે ગ્રાઉન્ડ નથી આપ્યું એટલે અમે એ કામ નથી કરી શક્યા. પણ હું સ્ટુડન્ટને એવા કહેવા માંગુ છું કે તમે ઇંગ્લિશનું કોઈ તમને તમારા ગુરુજી લખવાનું કહે તો તમે ફટાફટ લખી શકશો. એવી જ રીતે સૈનિકનું તમારે એવી ટ્રેનિંગ થઈ જશે. મને આગળ કોઈક ઇન્સાસ ખોલીને કહે કે આને બંધ કરી દો તો હું ફટાફટ ઇન્સાસ ખોલી દઉં, એમાં ક્યાં રાઉન્ડ લગાડવાનું થાય, શું થાય, એવું જ એક તમારું એક શિક્ષણ થઈ જશે. જેમ તમે કોઈ ખેડૂતના દીકરા હશો, તમે બળદ પાસે જતા ડરતા નહીં હોય, પણ હું ડરું બળદ પાસે જતા. મારો વિષય જ નથી, હું બળદથી વધારે વધારે દૂર ચાલુ, પણ તમે ખેડૂતના લડકા હશો, તમે એને બળદ, નાનો છોકરો હશે તો એને બળદને હાંકી નહીં પાણી પાવા લઈ જશે, એને ખબર જ છે, એમાં એનું કોન્ફિડેન્શિયલ છે. એવી જ રીતે તમે આર્મીની અંદર ટ્રેનિંગ કરી લેશો, તમને તમારી ઉપર તમને ભરોસો થઈ જશો, તમે એવા એક સોલ્જર બની જશો, તમારે કોઈ ડરવાની જરૂર નહીં. તમારી પાસે ગન હશે તો તમને કોઈ એવું નહીં થાય, ડ્યુટી ઉપર ઊભા છો તમે, તમને કોઈ ડર નહીં લાગે, એ તમારી ખેતી થઈ જશે. અને બાકી રહી વાત, તમને હજી એક વખત કહી દઉં છું કે એમાં ડરવાનું નથી, એવા પુલવામામાં અટેક થયો છે એટલે ગુજરાત. અને રહી વાત ગુજરાતની વાત, તો અમે એટલે અમને શરમ જેવું થાય છે, અમે જ્યારે 86માં ભરતી થયા ને તો 1000માં અમે 5 ગુજરાતી હતા સિર્ફ, એટલે અમને ખુદ એમ જ કહેતા આ ગુજરાતી તો ટ્રેનિંગ પૂરી નહીં કરે. એટલે અત્યારની સુચવેચન પ્રમાણે હું કહું છું, આપણે બહુ જ ગુજરાતના જાય છે, દર મહિને રિટાયર થઈને આવે છે, તમે જોતા હશો. એટલે ફોજમાં વધારે જવાનું, અને ફોજની ફેસિલિટી એવી છે સાહેબ, તમે પ્લેનમાં અત્યારે આવી શકો, દરરોજ પરિવાર સાથે વાત કરી શકો. જ્યારે 86 જ્યારે અમે હતા ને ત્યારે મારા ફાધર લેટર લખતા ને મને 15 દિવસ મળતો, તો હવે એવું નથી ગાય. તમે ત્યાંથી દરરોજ શ્રીનગરમાં તમારી પોસ્ટિંગ છે, દરરોજ તમારા પરિવાર સાથે વાત કરી શકો છો. તમારે આવવા જવા માટે પ્લેનની સુવિધા છે, અમે જ્યારે ટ્રેનમાં આવતા, તમારો એટલી સેલેરી છે, તમને જે દિવસ તમે ભરતી થઈ ગયા ત્યારથી જ તમે કાયમી ગણાવો છો. અહીંયા તમે તલાટીમાં ભરતી થાઓ છો, 5 વર્ષ તમને ફિક્સમાં રાખશે, ફોજ જેવું કોઈ નોકરી નથી. અને શોર્ટમાં તમે એવું નથી કે બધા જવાન જ જાય છે, એમાં તમે ઓફિસર જાઓ, પાયલોટ બનો, સારા સારા એવા એમાં છે, એવું નથી. ફોજનો અમારો માણસ રિટાયર થઈને ડેપ્યુટી કલેક્ટર બનેલ છે, અત્યારે ઓબીસી બેંકના બેંક મેનેજર આર્મી રિટાયર છે. એટલે ફોજની એવું નથી કે ફોજમાં આવીને પછી સિક્યુરિટીમાં જઈ શકીએ એવું કોઈ નથી. તમારી ઉપર તમારી તમારી ક્વોલિફિકેશન જોવાનું છે. આપણે પાયલોટે તમે બની શકો, રિટાયર થઈને તમે આવીને ડેપ્યુટી કલેક્ટરે બની શકો. નાની એવી તમારી 17 વર્ષની નોકરી છે, અને કરવી હોય તો વધારે કરી શકાય છે. અને એક લડકે મને એમ કીધેલું હતું, ગુરુ બાગના જ ગુરુકુલના જ હતા, એ કે સાહેબ મારે ફોજમાં તો જવું છે, પણ ત્યાં એ કે ડ્રિંક ને આ બધું નોનવેજ ને એવું ખવડાવે, તો એવું નથી ત્યાં. તમારી ચોઈસ, તમારે ખાવાનું તમારી ચોઈસનું છે, ફૂલ પેટ ખાવાનું મળે છે, એવું નથી તમને જબરદસ્તી કોઈ ડ્રિંક નહીં કરાવે, જબરદસ્તી નહીં ખવડાવે. મારે સાથના ખુદ બ્રાહ્મણ હતા, મારી સાથે 17 વર્ષ નોકરી કરીને આવ્યા, ન એને કોઈથી ડ્રિંક લીધેલ હતું. એટલે ફોજમાં એવું નથી, ફોજમાં ફૂલ રાશન મળે છે, સેલેરી સારી છે, તમારું માન વધે છે, તમે એક સોલ્જર બની જાઓ છો, એવા સોલ્જર બની જાઓ કે તમે ઘરે આવશો તો તમારું રહેણી કેણી, તમે જેમ અત્યારે ગુરુકુલની અંદર તમે જમવા જશો તો વાતું નહીં કરતા હો, બધું તમે ડિસિપ્લિનમાં આવશો, એવું જ ફોજમાં હોય છે. તમે ગુરુકુલના સ્ટુડન્ટને ફોજમાં જવા માટે કોઈ અઘરું નથી પડતું. ડિસિપ્લિનમાં તો ઠીક છે, ફિઝિકલમાં કે કોઈ રનિંગમાં ઓલામાં થોડુંક પ્રોબ્લેમ થતું હોય, પણ આમાં ન થાય. એટલે મારું કહેવાનો એ જ મતલબ છે કે ફોજ હવે પહેલાં જેવું તકલીફ નથી, વધારે વધારે ફોજમાં જાઓ, ફોજનું જ્ઞાન રાખો, એવી જ અમે આજે અમે માધ્યમથી અમે તમને કહી શકીએ છીએ. બાકી ડરવાની કોઈ જરૂર નથી, બસ એટલું જ કહી અને મારું આ મંતવ્ય ખતમ કરું છું. જય હિન્દ, જય ભારત. હા સર, હા સર, હું ફોજમાં 1987માં જોડાણો હતો, અને મારા કપરા દિવસની આજ તમને વાત કરીશ, એટલે તમને ડરવાનું નથી ભાઈ. કારગિલની લડાઈનું હું એક તમને સૂચવેચન આપું છું. અમે કારગિલ લડાઈમાં જેસલમેર બોર્ડર ઉપર હતા, બિલકુલ અમારાથી જેમ આપણે અત્યારે જ્ઞાનબાગ અહીં ખૂણા ઉપર બોર્ડ માર્યો ને એટલું જ પાકિસ્તાનના માણસો દૂર હતા. અને હું ટેન્કમાં હતો, ટેન્ક મારું પહેલાં તમને બતાવી દઉં કે હું એએફપી ડ્રાઈવર હતો, આર્મડ ફાઇટિંગ વ્હીકલ ડ્રાઈવર, પછી હું હવાલદાર બની ગયો. જ્યારે કારગિલની લડાઈ હતી ત્યારે હું હવાલદાર હતો, એટલે હવાલદાર એટલે એક સિનિયર માણસ થઈ જાય અને એક ટેન્કનો કમાન્ડર હોય છે. એટલે ત્યારે અમારી પાસે વિજેતા ટેન્ક હતી, એ ટેન્કની અંદર 48 રાઉન્ડ હોય છે, એક ટેન્કની અંદર 48 રાઉન્ડ હોય છે, અને એ 16 કિલોમીટર સુધી એની રેન્જ હોય છે. તો મને તો દુશ્મન હાવ નજીક જ દેખાતા હતા, અને હું એ ટેન્કનો કમાન્ડર હતો. મારી સાથે 3 જણા, એક સરદારજી હતો ને 2 હતો. એ કે સાહેબ હવે સામે દુશ્મનના ટેન્ક દેખાય છે. મેં કીધું હુકમ મળશે તું ચિંતા કરમાં, બાકી આપણે રિવર્સ કાંઈથમ ટેન્ક જવાનું નથી. રિયલી અમે બે દિવસ હમે પાકિસ્તાને અમને જોઈને અમે એને જોઈ, પણ પછી પાછળથી શું ગવર્મેન્ટે શું નિર્ણય લીધો કે 3 દિવસ પછી અમે પાછા હટી ગયા. ત્યારે અમને એમ કીધું કે કદાચ હવે આપણે ભગવાન પાસે જવાનો વારો આવશે. પણ રિયલી જ્યારે તમારું હશે ત્યારે તમે કોઈ ભગવાન કે કોઈ આપણે ગુરુજી રોકી નહીં શકે. ત્યારે મને એમ થયું કે નહીં, રિયલી ડરવાની કોઈ જરૂર નથી. અને સૌથી પાછળ હું મારો ટેન્ક લેવો પછી. એટલે મને કહેલા, ગુજરાતી તમે તો બહુ ડરપોક હોય. એમકો સાહેબ, એવું નથી. હુકમ મળવાની તી પછી હું કલાક પછી મારો ટેન્ક પાછળ લેવો હતો. બિલકુલ જેટલું આપણે આ જ્ઞાનબાગનો બોર્ડ છે ઓલા ખૂણા ઉપર રોકડિયા ભજિયા છે ને, એટલે દૂર દૂર જ હતા અમે કારગીલની લડાઈમાં. પણ લડાઈ છે ને કારગીલમાં ચાલતી હતી, અહીંયા ખાલી અમે ડિપ્લોય થયા હતા જેસલમેરની અંદર. એટલે એવું કંઈ નથી. અને બે દિવસ અમને ત્યાં જમવાનું, ટેન્કની અંદર એવી સુવિધા હોય છે સાહેબ, એની અંદર બધું રાશન બનાવ હોય છે આપણું અઠવાડિયાનું, અને એની અંદર કુકરે હોય છે, એવરીથિંગ એની અંદર હોય છે. તમે 40 લિટર પાણી હોય છે, એટલે તમારે અઠવાડિયા સુધી તમારી પાસે રાશન ન આવે ને તોય તમે એમાંથી સેલ્ફ કુકિંગ કરી શકો. અને ફોજની અંદર જેમ બધી વસ્તુ શીખાડે ને, એમાં સેલ્ફ કુકિંગ એ તમને શીખાડે. કદાચ તમે પિરિયડમાં ભણવામાં નામાં કદાચ આવતું હોય, આર્મીમાં એવરીથિંગ તમારી 2 વર્ષની ટ્રેનિંગ થઈ જાય ને, તમને ટોટલ સોલ્જર બનાવી દે, કે તમને દરિયાકાંઠે ઊભા રાખી દે, સ્વિમિંગ પુલમાં ને ફેંકી દે, એ તરતાય તમને શીખાડી દે કે હા હવે આ ડૂબે એમ છે તો જ તમને કાઢે. એટલે સ્વિમિંગ પુલ તો મને રિયલી આવતું નહોતું, પણ મને જ્યારે 60 ફૂટથી ઉપરથી ફેંકતા ને ત્યારે આમ પડતા ને ત્યારે 2 દિવસ પીઠ દુખતી. પણ પછી ખબર પડી ગઈ કે હવે ઉપર આપણે એને ફેંકે તો કેવી રીતે પડવાનું. આ મારો એક એટલો ખરાબ અનુભવ હતો જ્યારે લડાઈનો. પણ રિયલી ત્યાં જેસલમેરમાં નહોતી થઈ, અને થઈ તો મેં કીધું હતું ભાઈ, મેં મારા ક્રૂને એવું બધું મજબૂત બનાવી દીધું. 4 જણા ક્રૂમાં હોય છે, હો સાહેબ, એક ડ્રાઈવર હોય છે, એક ટેન્કનો ઘોડો ચલાવતો છે ને, એક ઓપરેટર ને એક હવાલદાર હોય છે. અને ઉપરથી 45 ટેન્ક એક યુનિટની અંદર હોય છે, 45 ટેન્ક. એ 45 ટેન્કનું એનું કમાન્ડિંગ એક સીઓ ઓફિસર હોય છે. આજે આપણી પાસે સીઓ સાહેબ નથી આવ્યા, કર્નલ પાલ સાહેબ આવત ને, તો એ કર્નલ સાહેબ જે એની રેન્ક છે ને, એ 45 ટેન્કને કંટ્રોલ કરતા હોય છે. અને એ 45ને એ કહેતા હોય છે કે આલ્ફા ટેન્ક મૂવ કરો. બધા ટેન્કના નામ હોય છે, જેમ આપણા મુકેશ નામ હોય, રમેશ નામ હોય, એવી રીતે ટેન્કના નામ હોય છે. એ તમને આગળની એટલી બધી મારે નથી વાત કરવી, કારણ કે એ તો, અને હું પાછો વિજેતા ટેન્કનો ઇન્સ્ટ્રક્ટર છું, એટલે હું તો તમને, તમે કહો તો એમ તો બોલતો જ રહીશ. એટલે આપણે ધીરુબાપાને સાંભળવા છે, ગુરુજીને સાંભળવા છે. પણ મારો કહેવાનો ધ્યેય એ છે કે ફોજ જેવી કોઈ નોકરી નથી રિયલી. તમે અગર 17 વર્ષ કરીને આવી જશો તો તમારું એટલું બધું ડિસિપ્લિન થઈ જશે, તમને પાછળથી નોકરી મળે છે. હું અત્યારે બેંકની અંદર, મને સિલેક્ટ થઈ ગયો તો હું એમાં નોકરીમાં નથી ગયો. તલાટીમાં સિલેક્ટ થઈ ગયો તો હું નોકરી નથી ગયો. મારું ખુદનો સિક્યુરિટી એજન્સી છે, અને નગરપાલિકામાં 5 વર્ષ સુધી મેં કોન્ટ્રાક્ટ ચલાવ્યો. એટલે પછી જે ફુલાભાઈ છે અત્યારે, એ પાયનિયરમાંથી એસીમાં આવી અને અત્યારે SBI બેંકના હેડ ગનમેન છે. એની અંદરથી 10 જણા ગનમેન એની અંદર કામ કરે. એવી જ રીતે જે ગોસ્વામી સર આવ્યા છે, એ ટ્રેનર છે પ્રાંચી ઘંટિયાની અંદર. તમે કદાચ સાંભળતા હશો ન્યૂઝમાં કે એની અંદર જ્યોતિબા ફૂલે એકેડેમીમાં ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપે છે, ફિઝિકલ બધી ટાઈપની ટ્રેનિંગ. તમે એકવાર એક મહિનાની ટ્રેનિંગ લ્યો એટલે તમે ઘોડાની માફિક દોડતા જાઓ એવું તમને શીખાડે. અને આપણા ગુજરાતી કેમ ફેલ થાય છે, રનિંગમાં જ વધારે ફેલ થાય છે. મેં 35 જણા મારા ગામના અને આજુબાજુના 35 છોકરા ગયા હતા દ્વારકા ભરતીમાં, એમાંથી 3 છોકરા પાસ થયા ખાલી રનિંગમાં. આપણું એટલું બધું વીક છે. અને આપણે ફોજ પ્રત્યે શું છે, હું એક વાત કહી દઉં, આપણે હજી ડરીએ ગુજરાતી એવું છે કે મારે જ્યારે સગાઈની વાત આવી ને તો હું જે લડકી જોવા ગયો હતો ને, એ એક પ્રિન્સિપલની લડકી હતી. તો પ્રિન્સિપલ બોલ્યા કે ભાઈ ફોજી લડકાને તો અમારે લડકી નથી દેવી. એ કહી તો ક્યારે મરી જાય. આ આપણો રિયલી એવો ધ્યેય છે. આ અમુક એવું વસ્તુ હું કહું છું, પણ એ વસ્તુ હવે નથી. હવે તો દરેકને ફોજીને તો સામેથી બોલાવે છે. રિયલી એવી નોકરી સોલિડ હોવી જોઈએ. ગુરુજી, બીજું કાંઈ પ્રશ્ન હોય તો કયો, બાકી અમે કોઈ વક્તા નથી. આ તો અમે એક અમારા તરફથી જે આવે બોલી શકીએ, બાકી અમે કોઈ એવા એટલા બધા ભણેલ ગણેલ નથી. પણ ફોજની બારેમાં તમારે હજી કાંઈ પૂછવું હોય તો એવું તમને પૂછે આવતી કે ભાઈ ત્યાં ડ્રિંક નથી, તમારે ચોઈસથી તમારે પીવું હોય તો પી શકાય, નોનવેજનું નથી, કે તમારે ચોઈસ ઈચ્છા હોય તો જ ખાઈ શકાય, બાકી એવું કોઈ તમારી ઉપર જબરદસ્તી નથી, કોઈ ટાઈપનું જબરદસ્ત નથી. સેલરી એક ફોજ એવી સંસ્થા છે સાહેબ, તમે ભરતી થઈ ગયા રજા ઉપર આવો ને તો તમને 2 મહિના એડવાન્સ પગાર આપી દે, જેને લીવ એડવાન્સ બોલે છે. એક ફોજ વિશ્વની અંદર એક એવી સંસ્થા છે, ફોજ ભારતની અંદર, કે તમે જાન્યુઆરીમાં રજા ઉપર આવ્યા, જાન્યુઆરીનો તમે 50,000 પગાર લઈ લીધો, ફેબ્રુઆરી માર્ચનો 50, તમે 1.5 લાખ રૂપિયા લઈને આજની તારીખમાં અમારા જે આજુબાજુમાં પડોશી છે ને સૈનિકી રજા ઉપર આવે, તો ત્યારે અત્યારે જે બેંક મેનેજરનો પગાર હોય ને અહીંયા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય એનો પગાર વધીને વધી 50 જ હોય છે. એટલે ફોજની હવે સેલરી સારી છે. હું ખુદ અત્યારે 15-14 વર્ષથી રિટાયર છું અને 29,000 પેન્શન લઉં છું, અને જો હું નોકરી કરતો હોત તો હું 30,000માં તલાટીમાં હોત. પણ મને એમ થયું કે એટલા વર્ષો હવે શ્રીનગરમાં રહ્યા છીએ અને હવે બા બાપુજી ભેગા રહી, પણ પછી જે આપણું ફંડ આવ્યું હોય તો વપરાઈ જ જવાનું છે, એટલે આપણે કંઈક ગમે એ તો કરવું જ પડે. અને ફોજનો માણસ 35 વર્ષે જ રિટાયર થઈ જાય, અગર 18 વર્ષે ભરતી જ હોય, 17 વર્ષે ગુજરાતી આપણે કોઈ છે ને પ્રમોશન નથી લેતા. આ બધા અત્યારે અમે પાંચે છે ને બધા 17-18 વર્ષ જ કરીને આવ્યા છે. જે પંજાબના માણસો, રાજસ્થાનના માણસો, એ 25-30 વર્ષ નોકરી કરે. આપણે તો કે હાલો આપણું પેન્શન થઈ ગયું અને આપણા ફાધર મધર સાથે રહી અને ગુજરાતમાં નોકરી મળી જાય છે. બસ આટલું કહીને હવે મારું આ મંતવ્ય ઘણો ટાઈમ મેં લઈ લીધો, પણ ગુરુજી એક શબ્દ બોલ્યો એટલે મેં થોડુંક ઓલું કહી દીધું. ઓકે, જય હિન્દ, જય ભારત. ખૂબ સુંદર પ્રવચન આર કે પરમાર સાહેબે રજૂ કર્યું. સાહેબે વાત કરી કે ફોજની નોકરીની અંદર ઘણા યુવાનો જવા માટે તૈયારી કરતા હોય છે, એમને પ્રોત્સાહન મળે, માર્ગદર્શન મળે એવી વાત કરી. ત્યારે હમણાં તાજેતરની અંદર જે દ્વારકાની અંદર સિલેક્શન થયું, એમાં આપણા ગુરુકુલ પરિવાર જૂનાગઢમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ઝાલા રાજદીપસિંહ તથા કોટડિયા રાજ, બંને વિદ્યાર્થીઓ ફિઝિકલમાં પણ પાસ થઈ ગયા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. હવે આપણી સભાની અંદર જ્યારે માનનીય મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરું ધીરુભાઈ ગોહેલને કે આવી અને થોડી વાર પ્રાસંગિક આપણને બે શબ્દો સુણાવશે. બોલો હરે કૃષ્ણ મહારાજ. અમે જૂનાગઢ દેવભૂમિની અંદર ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણથી પાવન થયેલી આપણી આ ભૂમિમાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સુંદર મજાનું ગુરુકુળ બનાવ્યું અને હજારો નહીં પણ લાખો વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ મેળવી અને બીજી આ સંસ્થા જ્ઞાન બા ગુરુકુળ સ્થાપના કરી એવી આ સંસ્થામાં ઉપસ્થિત આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન સંચાલક પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, અમારા લાડીલા પ્રીતમ સ્વામી, સૌ વંદનીય પૂજનીય સંતો, અહીંયા આપણે જેમનું સન્માન કર્યું એવા આર કે પરમાર સાહેબ, ફૂલાભાઈ, નિલેશભાઈ વડોદરા, કાનાભાઈ ગોધાસરા, આપણા નિયામક આશીષભાઈ કાચા, સૌ ઉપસ્થિત ભાઈઓ, બહેનો નથી, બધા ભાઈઓ અને વિદ્યાર્થી મિત્રો, આજે અમને ટેવ હોય ને, આજે આ સંસ્થામાં સ્વામી હું મેયર તરીકે નથી આવ્યો, પણ હું તો એક હરિભક્ત તરીકે આવ્યો છું, કારણ કે આ મારી સંસ્થા છે અને અમારા ત્રણ બેટીને કંઠી બાંધી હોય તો આપણા શાસ્ત્રી ગુરુવર્ય શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ અમને ત્રણ પેઢીને કંઠી બાંધી છે, અને આ સંસ્થા અમારી છે એટલે અમે તો એક હરિભક્ત તરીકે આપના દર્શનનો લાભ લેવા માટે આવ્યા છીએ. આપણા દેશ આઝાદ થયા પછી પરિસ્થિતિ ખૂબ વિકટ આવતી ગઈ. સરહદો સલામત રાખવા માટે આ બધા જે સૈનિકો છે ગમે એટલો પ્રયત્ન કરે પણ સરકાર તરફથી પણ પૂરો સાથ ન મળે એની, અને આપણા બોર્ડરની અંદર આપણા આજુબાજુના દેશો ઘૂસતા જાય એવા સંજોગોમાં આજે આ જે સૈનિકો રક્ષા દેશની રક્ષા કરી રહ્યા છે એને લાખ લાખ સલામ આજના દિવસે. પુલાવાની અંદર 2 વર્ષ પહેલાં જે ઘટના બની આપણે સૌ જાણીએ છીએ, બહુ ડિટેલથી પ્રેસ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે જે વાંચીએ છીએ જોઈએ છીએ. હું સ્વામી અમરનાથ અમે યાત્રા કરવા ગયા ત્યાં જમ્મુ કાશ્મીરની અંદર જે સૈનિકો જ્યારે યાત્રા ખુલે ત્યારે સૈનિકો છે એ માત્ર 5-5, 10-10 ફૂટે સૈનિકો લે હથિયારધારી સૈનિકો ઊભા હોય છે. એમાં આપણને પૂછે ક્યાંથી આવો છો, એટલે આપણે ગુજરાતમાંથી આવીએ છીએ. ત્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે એ આપણને એમ કે તમારે મુખ્યમંત્રી મળ્યા છે એવા જો દેશમાં નરેન્દ્ર મોદી આવે ને તો આ દેશ સલામત રહે અને અમારી કોઈ કિંમત કરે. અને મને કહેતા આનંદ થાય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આપણા વડાપ્રધાન પદે બિરાજમાન થયા છે ત્યારથી બજેટની અંદર 16 ગણો વધારો તે જ પહેલાં બજેટની અંદર સૈનિકો માટેના એમણે કર્યો. અને આજે બજેટ 25% બજેટ સંરક્ષણની પાછળ અને સૈનિકોના જે સલામતીઓ અને એમના જે વહીવટો માટે બજેટ વપરાય છે આપણું ભારતનું, એ આપણા સૌની ગૌરવની વાત છે. આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી પહેલા તો ઘણા બધા આવ્યા કોઈ રાષ્ટ્રવાદી હશે પણ જેના રોમ રોમની અંદર રાષ્ટ્રવાદ છે એવા વડાપ્રધાન આપણને પહેલી વખત મળ્યા. અને આજે સમગ્ર વિશ્વએ જોયું, આજે ચીન છે, ચાઇના છે, એનું આક્રમણ આપણે રોજ જોઈએ છીએ, દરરોજ એને પહોંચી વળવા માટે કોઈ સક્ષમ હોય તો આપણે એક વડાપ્રધાન અને એક આપણા ગૃહમંત્રી અમિત શાહ છે. આ જોડીએ કાશ્મીરની અંદર 370ની કલમ એ 56ની છાતી એણે બતાવી અને 370ની કલમ વાતું ઘણી બધી આપણે સાંભળી પણ 370ની કલમ રદ કરવા માટે કોઈએ હિંમત નહોતી કરી. એના માટે લાખ લાખ એમને વંદન કરીએ અને ધન્યવાદ આપીએ. અને એવો જ બીજો નિર્ણય પાત્રી એ કલમ રદ કરી અને આપણે ત્યાં હોટલ બનાવવા જવી હોય ને ધંધો કરવા જવો હોય તો આપણે કરી ન શકીએ, જમીન આપણાને અમે લઈ ન શકીએ, જમ્મુ કાશ્મીરના રહેવાસીઓ એ જ લઈ શકે. અને એ આપણને એમાંથી છુટકારો મેળવ્યો અને એ આપણે કોઈ પણ ભારતનો કોઈ પણ નાગરિક ત્યાં જઈ કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકે એવી વ્યવસ્થા અને એવા કાયદા બનાવ્યા. આજે દેશની અંદર સૈનિકો જ્યારે એ શહીદ થાય છે ત્યારે જે આપણે ટીવીમાં જોઈએ છીએ, પેપરમાં વાંચીએ છીએ, ત્યારે ખરેખર જો આપણા રાષ્ટ્રવાદ આપણામાં હોય તો આપણને આંખમાંથી આંસુ વહ્યા જ જાય એવા એ દ્રશ્ય હોય છે. અને એવા લાખો સૈનિકો, અને હું તો એમ કહું આઝાદી પહેલાં પણ આપણા જે સ્વાતંત્ર સૈનિકો હતા એ પણ એને પણ બલિદાનો ઘણા બધા આપ્યા છે. આ દેશે માત્ર સૈનિકો ગુમાવ્યા નથી પણ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ આઝાદ કરવા માટે ઘણા ગુમાવ્યા છે. આ સંસ્થા એ શિક્ષણનું કાર્ય કરે છે. પરમાર સાહેબ, શિક્ષણનું કાર્ય તો માત્ર આપણે જૂનાગઢની વાત કરીએ તો બહુ સંસ્થાઓ છે, પણ આ સંસ્થા છે એ પ્રોફેશનલ નથી. આ સંસ્થા છે એ કોઈ માલિકીની નથી. આ સંસ્થા નફો કરવા માટેની નથી, માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશ સાથે આ સંસ્થા કામ કરે છે. હું 50 વર્ષથી આ સંસ્થામાં સંકળાયેલો છું ને એનો સાક્ષી છું. એટલે તમે સૌ આ સંસ્થામાં આવ્યા, આપનું સન્માન કર્યું, અને મારા જૂનાગઢ શહેર વતી એક મેયર તરીકે તમામ જે પુલવામામાં 44 સૈનિકોના શહીદ થયા અને એ ઉપરાંત પણ જે શહીદો થયા છે છેલ્લે, એ તમામને હું મારી શ્રદ્ધાંજલિ જૂનાગઢ શહેર વતી આપી એમને વંદન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર માન્ય મેયર સાહેબ. હમણાં જ પૂજ્ય વેદાંત દર્શન સ્વામીજીએ વાત કરી કે 3 વિદ્યાર્થીઓ ગુરુકુલના સિલેક્ટ થયા. જે દ્વારકાની અંદર આર્મીનો કેમ્પ હતો એમાં એક વિદ્યાર્થીને પણ ઉમેરો કરીશ, જે ગુરુકુળ જ્ઞાનબાગનો વિદ્યાર્થી જાડેજા પ્રદ્યુમનસિંહ, તેઓ પણ દ્વારકામાં જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું એમાં સિલેક્ટ થયા છે. વર્ષો પહેલા હમણાં આર કે પરમાર સાહેબે એમના અનુભવની વાત કરી 1999 કારગીલ યુદ્ધની. એ સમયે હું પણ કાળવાચક ગુરુકુલનો એક વિદ્યાર્થી હતો અને એ સમયે ગુરુકુલના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કિશોરભાઈ કાનાણી કારગીલ યુદ્ધની અંદર એમની એક ટુકડી લડાઈ લડી રહી હતી. લગભગ 72 કે 75 જવાનોની ટુકડી હતી અને એમાં મોટાભાગના જવાનો શહીદ થયા હતા. કિશોરભાઈ કાનાણી પણ એમાં ક્યાંક ઇન્જર્ડ થયા હતા અને હોસ્પિટલમાંથી ગુરુકુલ પ્રત્યે એમણે પત્ર લખ્યો. અને એ સમયે મારા પણ સદભાગ્ય હતા કે જ્યારે કિશોરભાઈ કાનાણી કડવાચક ગુરુકુલની મુલાકાતે આવ્યા અને ત્યારે એમને પ્રત્યક્ષ મળવાનું થયું. એટલું જ નહીં, પરંતુ એમના ભાઈ શ્રી હરેશભાઈ કાનાણી પણ ફોજની અંદર ફરજ બજાવી ચૂક્યા છે. આપણે કહીએ છીએ ને કે વિશ્વની અંદર કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં ગુરુકુલના વિદ્યાર્થીઓ ગયા નથી. ધન્યવાદ છે, થોડા સમય પહેલા જ શ્રી કિશોરભાઈ કાનાણી એ ભગવાનના ધામમાં સીધાવ્યા. ફરી એક વખત આ કાર્યક્રમને શ્રદ્ધાંજલિ તરફ આપણે આગળ લઈ જઈએ એ પહેલા ગુરુકુલ જ્ઞાનબાગનું ગાયન વૃંદ એક દેશભક્તિ ગીત રજૂ કરશે અને ત્યારબાદ મીણબત્તીથી આજના આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને કાર્યક્રમને આપણે પૂર્ણતા તરફ આગળ લઈ જશું. ગુરુકુલ જ્ઞાનબાગ ગાયન વૃંદ. આજે શહીદોના વીરતા અને ખમીરને બધાવવા માટે એ બિરદાવલીની સભામાં જ્યારે ઠાકોરજી પણ આપણી પ્રત્યક્ષ આપણી સમક્ષ એવા સુંદરિયા એવા તિરંગીય વસ્ત્રો ધારણ કરી અને આપણને દર્શન આપે છે, ત્યારે આવો ઠાકોરજીમાં જોડાઈએ, પ્રભુમાં મન રાખી એ શહીદોની બિરદાવલીને ગાઈએ. મેરા કર્મા તું મેરા ધર્મા તું, તેરા સબ કુછ મેં મેરા સબ કુછ તું, તેરા કર્મા તું મેરા ધર્મા તું, તેરા સબ કુછ મેં મેરા સબ કુછ તું. હા હર કરમ અપના કરેંગે, હર કરમ અપના કરેંગે, જાએંગે એ વતન તેરે લિયે દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે હો દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે વતન તેરે લિયે કરમા તું મેરા ધર્મા તું મેરા અભિમાન હે તું મેરા કરમા તું મેરા ધર્મા તું મેરા અભિમાન હે વતન મહેબૂબ મેરે તુઝ પે દિલ કુરબાન હૈ એ વતન મહેબૂબ મેરે તુઝ પે દિલ કુરબાન હૈ હમ જીએંગે ઔર મરેંગે એ વતન તેરે લિયે હમ જીએંગે ઔર તેરે લિયે દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે હમ વતન હમ નામ હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ હમ વતન હમ નામ જો કરે ઇનકો જુદાવો મઝહબ નહીં ઇલ્ઝામ હૈ હો દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે એ વતન તેરે લિયે અને એ શહીદો જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારના સમયમાં તો કટારીઓ અને તલવારોથી યુદ્ધ થતા, પણ હાલ એ બંદૂકોથી યુદ્ધ થાય એ સમયનું વર્ણન કરતા કવિ ઝવેરચંદ મેઘાણી પોતાના પુસ્તકોમાં શું લખે? ભલી લટારી કટારી લાગે એકથી કણા કબાણ હમારી કટારી માય હોવત સંગ્રામ કેતો હેમ જરી નિસરી મનારી સાચા પિયા પુત્રની સાડાની ખાણી ખોટારી નામ ફટી અટી અખણાથી જમ કટી કટી પાર કિસડી સાધવા હૈ રાખવા ધરમ કેતો હંબોળી યુદ્ધમાં દેખો હંબોળી થી કટી પાર થોડી રમી બાદશાહી નિહારી હર ખંડ તોડિયા બાંદરા વાળા હાંકડે થી ભાગ છૂટી ભાગ બોલી ગામડામાં કિયા હાગ ભાગ જાણ છૂટા સિંહ જમ જાળા વછુટા બે નાગ જેને છૂટા આસમાન કેતા ફૂટા જમી સાગ ઝડફડ વેગવાળા પલકાળા વેર જાણ પાણવાળા રંગે કાળા રંગે કાળા તૂર પણ ભોજન ઉડેની વાહે વાદળાના નોર પર કડે તાળી બંદૂક કાઢી વાગરાણી ધૂળ દેખાણા જાણકી જાણી સાણકી માંગ લકાણી ભોકાણા પાણકી તાણ ઉઠિયા જોતા પછી રણકી સિંધુવા રાજ સાણકી ઉઠિયા વગર રણકી મામલા હોરા કરે માર માર માર માર સ્વામિનારાયણ ભગવાન કી હવે મીણબત્તી પ્રગટાવવાની છે, પહેલા આપણે આ સભામાં આપણા યજમાન પરિવાર, આ પાટોત્સવના મુખ્ય યજમાન કોટડિયા પરિવારમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થી મિતકુમાર એમ તથા એમના કાકા અરવિંદભાઈ, એમના સુપુત્ર ચિરંજીવી આદિત્ય કુમાર એ પણ ઉપસ્થિત છે, ત્યારે આપણે યજમાન પરિવારને તાળીઓથી વધાવીએ. હવે તમામ ઉપસ્થિત મહાનુભાવો, પૂર્વ સૈનિકો તથા સંતો એ બધા આ સ્ટેજ ઉપર પધારશે અને એક થોડું ફોટો સેશન, ગ્રુપ ફોટો લેવાનો છે. તો સંતો અને તો કઈ નહીં, હવે આગળનો કાર્યક્રમ ઋગ્વેદભાઈ બારડ એ આપણને જેવી રીતે સૂચના આપે એ રીતે. વાલા વિદ્યાર્થી બંધુઓ, વાલા મહેમાનશ્રીઓ, ખાસ અત્યારે આપણે આપણી આપણા ઠાકોરજીની સેવા પૂજા કરી શકીએ, આપણા ભગવાનની સેવા પૂજા કરીએ, આપણે આપણા ધર્મને સારી રીતે પાળી શકીએ, આપણે જીવી શકીએ, આપણે સુઈ શકીએ, સારી રીતે શાંતિથી ખાઈ શકીએ. પણ સમજો કે આપણી રક્ષા કરવા માટે આપણી શહીદી, આપણી સરહદો ઉપર કોઈ શહીદો અથવા જવાનો હોતો જ નહીં, તો ક્યાંના આ બિલ્ડિંગો બંધાત, ક્યાંના આ ઘર બંધાત અને કઈ રીતે જીવેત. ત્યારે આભારી છીએ એ જવાનોના, એ જનેતાઓના. કવિ દાદ લખે છે કે જનની તું જણતો ભગત જણજે, જણજે સંત કા શૂર, કેમ કે નહીં તો રહેજે વાંજણી, માં તું મત ગુમાવીશ નૂર. એવા શૂરવીરને જન્મ આપજે જે આ દેશને માટે ખપી જાય. ત્યારે વાલા વિદ્યાર્થી બંધુઓ, મહેમાનશ્રીઓ, એવા જવાનોને આપણે ખોયા છે કે જેણે પોતાના જીવનો એક એક લોહીનો કતરો આ માતૃભૂમિને સમર્પિત કર્યો છે. અને જ્યારે એને શ્રદ્ધાંજલિ દેવાની વાત આવે ત્યારે આપણાથી પાછી પાની કેમ થાય. ત્યારે આજે તો તમને મીણબત્તી આપી છે ને, એ મીણબત્તીને પ્રગટાવી છે અને આપણે જગ્યાએ જ્યાં બેઠા છીએ ત્યાં બેઠા બેઠા દરેક મહેમાનોને આગ્રહ કરીએ કે સ્ટેજ પર આવી જાય અને અમર જવાનનો જે એ લોગો બનાવ્યો છે વિદ્યાર્થીઓ, એની ફરતે ઉભા રહી મીણબત્તી પ્રગટાવવાનું શરૂ કરજો. મીણબત્તી પ્રગટાવવાનું શરૂ કરજો. વ્યવસ્થાપક વિદ્યાર્થીઓ, મીણબત્તી પ્રગટાવવાનું શરૂ કરજો. આવો બધા દરેક અતિથિશ્રીઓ તથા સંતો પણ સ્ટેજ ઉપર આવો. આજે તો એ ભગવા રંગમાં રંગાયેલા સંતો, શ્વેત વસ્ત્રમાં રંગાયેલા આ આર્મીના ઓફિસરો અને આજે આપણી વચ્ચે અત્યારના પણ આર્મીના જવાન એ લીલા વસ્ત્રોમાં આવેલા છે, તો પણ મંચ પર પધારશે. તમારી પાસે એક મીણબત્તી પ્રગટાવીને આવે તો એમાંથી આજુબાજુ વાળા પ્રગટાવી લેજો. આપણે આપણી જગ્યા પરથી ઉભા નહીં થઈએ પણ હવે મીણબત્તીઓ પ્રગટાવવાની વિધિ સ્ટાર્ટ કરશું. બને તેટલી ઝડપથી વિદ્યાર્થીઓ આગળ પણ અહીંયા પ્રગટાવજો, આગળ પણ મીણબત્તી પ્રગટાવવામાં સ્પીડ રાખજો. સ્ટેજ પર રહેલા મહેમાનશ્રીઓને થોડી વાર ખમજો, બધા વિદ્યાર્થીઓની થઈ જાય ત્યારબાદ. વ્યવસ્થાપક વિદ્યાર્થીઓ, વ્હાઈટ લાઈટ, સફેદ લાઈટ ધીમે ધીમે બંધ કરવાનું ચાલુ કરશે. વિદ્યાર્થી બંધુઓ, આપણા મોઢામાંથી જરાય અવાજ ન આવે, કારણ કે મૌન સાથે જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. ત્યારે અર્પણ કરવી છે શ્રદ્ધાંજલિ. આવો વિદ્યાર્થીઓ, આજે આપણા જવાનોને શહીદી અર્પણ કરીએ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તટ્ટાર બેસી અને આપણા હાથ એ છાતી આગળ રાખી અને મીણબત્તી બે હાથથી પકડીએ, નેત્રો બંધ કરો, આંખોને બંધ કરીએ, મૌન સાથે. વાલા વિદ્યાર્થી બંધુઓ, મૌન સાથે બંને હાથ સહેજ ઊંચા રાખી અને આવી રીતે સંતો, બરોબર છે. આવો વિદ્યાર્થીઓ, આવી રીતે આપણે ઊંચા હાથ રાખી અને આપણી મીણબત્તીને, આ શહીદના સ્મારકને, માં ભારતીના સંતાનોને બતાવીએ કે જો તમે અમારા માટે તમારા શરીર છોડ્યા છે ને, ત્યારે અમારે વધારે તો કંઈ આવડે નહીં, પણ તમારા માટે આ નાનો એવો દીપ પ્રજ્વલિત કરી અને સદાયને માટે તમારો જીવન ચિરંજીવી જીવડો ભગવાનના ચરણોમાં પહોંચે એવી પ્રાર્થના તો કરીએ. આવો વિદ્યાર્થી બંધુઓ, આપણે મીણબત્તીને ઊંચી રાખીએ. હવે કમ્પ્લીટલી સાયલેન્ટ સાથે 2 મિનિટ આપણે શ્રદ્ધાંજલિ પાઠવશું. બોલીએ ભારત માતા કી જય, જય જવાન જય જવાન, આઝાદી આઝાદી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. આપણી મીણબત્તીને નીચે લઈ અને હળવેકથી એને બુઝાવી દઈએ. વ્યવસ્થાપક વિદ્યાર્થીઓ મીણબત્તી ઉઘરાવશે, ક્યાંય અડી ન જાય એનું ધ્યાન રાખીએ. સહેજ આમ હલાવીને બુઝાવી દઈશું. આગળની વિધિ તરફ હવે બીજા વિદ્યાર્થીઓ લાઈટ ચાલુ કરશે. આવો વિદ્યાર્થીઓ, મહેમાનો અને સંતો, મંચ પર જ રહીશું. આપણે એક ગ્રુપ ફોટો તરફ આગળ વધવું છે, એટલા માટે પાર્થ મીડિયાની ટીમ અહીંયા ફ્રન્ટ સાઈડ આવી. પ્રદીપભાઈ, ગ્રુપ ફોટો માટે અરેન્જ કરાવડાવજો ને. આ શહીદોની શહીદીને વધાવવા માટે જ્યારે આજનો આ કાર્યક્રમ વાલા વિદ્યાર્થી મિત્રો ખૂબ સન્માન સાથે એ શહીદોના શબને જ્યારે એના ઘરે લઈને આવ્યા ને, એ પુલવામાની હિસ્ટ્રી તો કંઈક એવી છે કે સીઆરપીએફના જવાનો એ લગભગ 40 ઉપરાંત જવાનોને પોતાની ઘરેની છુટ્ટી, ઘરની રજાઓને પૂર્ણ કરી અને જમ્મુ કાશ્મીરથી પુલવામા બાજુ જતા હતા. એ પુલવામાની સહેજ દૂર રહ્યા અને જૈશ એ મહંમદ આ સંગઠને એ જવાબદારી સ્વીકારી છે પુલવામા અટેકની. એણે પોતે લગભગ 20 કિલો જેટલો દારૂગોળો ભરેલી એક જીપ એને સીઆરપીએફના જવાનોની બસથી એક્ઝેટ આગળ આવી અને રોકી દીધી. અને એ જ બસમાં માં ભારતીના લાલ, માં ભારતીના સપૂત કે જેના એક એક લોહીના કણકામાં માં ભારતીનું નામ હતું, જે માત્ર દેશ માટે જીવતા હતા, આવા શહીદો એ બસમાં બેઠા હતા સીઆરપીએફના જવાનો સાથે. એ બસના ડ્રાઈવર હતા, સાથે એના મુખ્ય કહેવાય એના કર્નલ સાહેબ પણ હતા. અને વાલા વિદ્યાર્થી બંધુઓ, કહેતા ખૂબ શોકની લાગણી અનુભવાય કે એ 20 કિલો દારૂ ગોળો ભરેલી 20 કિલો દારૂ ગોળો ભરેલી એ ટ્રંક એ આ સીઆરપીએફના જવાનોની બસની એક્ઝેટ સામે આવી ચિત્ર ખડું થઈ જાય હો મનમાં. એ લાંબો મોટો એવો પોળો રોડ અને પોળા રોડ એકદમ સુમસાન રોડની સામે ક્યારની એ ગાડી તો એ બસનો પીછો કરતી હતી, ક્યારની બસનો પીછો કરતી હતી પણ લાગ જોતી હતી. અને એને લાગ મળ્યો, સહેજ બસ ધીમી થઈ અને બસ ધીમી થઈ એણે પોતે જીપને આગળ વધારી, આગળ વધારી અને જીપને એકદમથી બ્રેક મારી દીધી અને પાછળથી એ બસના ડ્રાઈવરનું સંતુલન ગયું. 20 કિલો જેટલો દારૂગોળો એ બસ એની સાથે અથડાણી અને એક બહુ મોટો વિસ્ફોટ થયો. વાલા વિદ્યાર્થી બંધુઓ, એ વિસ્ફોટમાં આપણા 42 જેટલા જવાનો એ મા ભારતીને શહીદ થઈ અને મા ભારતીને પ્યારા થઈ ગયા. વાલા વિદ્યાર્થી બંધુઓ, આ કઈ નાની સુની વાત નથી, પણ જેમ આપણા ડાયરેક્ટર સાહેબે કીધું, જેમ સંતોએ કીધું, જેમ માનનીય મેયર શ્રીએ કીધું, જેમ આપણા જવાનોએ કીધું, એ રીતે જવાનોનું સન્માન થઈ રહ્યું છે. એ રીતે આપણા પ્રાઇમ મિનિસ્ટર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે લગભગ ટૂંક સમયમાં એ ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આનો બદલો લીધો. વાલા વિદ્યાર્થી બંધુઓ, કારણ કે આ ભારતના જવાનો એ મા ભારતીના દીકરા છે અને મા ભારતીના દીકરા, મા ભારતીના સંતાનો ઉપર, કોઈ પણ માના સંતાનો ઉપર જો કોઈ આંચ આવે તો એ કઈ રીતે થાય, એ રીતે આ પુલવામાની ઘટના બનેલી. હવે આગળની વિધિ આપણા માનનીય ડાયરેક્ટર સાહેબ કાચા સાહેબ સંભાળશે. મંચસ્થ સંતો અને મહેમાનોને વિનંતી કરીશ કે પોતાના સ્થાન તરફ આગળ વધશે. આજના દિવસને ન ભૂતોના ભવિષ્યથી ક્યારેય ભૂલી ન શકીએ આ જવાનોના ગુણગાન ગાવા માટે અથવા તો ભારતની ભારત ગાથા ગાવા માટે એક કલાક કે 10 મિનિટ નહીં પરંતુ અનેક વર્ષો, અનેક દિવસો, અનેક મહિનાઓ જતા રહે ત્યાં સુધી ચાલે, પરંતુ સમયની અવધિને માન આપતા આપણા કાર્યક્રમની અંદર વર્તમાન જૂનાગઢ NCC કેડેટ કેમ્પ્સના CEO કર્નલ વિવેક સર અને ડેપ્યુટી CEO કર્નલ પોલ સ્માઇલી સર એ પણ પધારવાના હતા, પરંતુ અત્યારે ગઈકાલે જ જૂનાગઢમાં NCC કેડેટ્સનો એક કેમ્પ શરૂ થયો છે, એટલા માટે CEO સાહેબે તો ના પાડી હતી, પરંતુ ડેપ્યુટી CEO સાહેબ આવવાના હતા, પરંતુ સાંજે 7:30 વાગ્યે જ એમનો કોલ આવ્યો અને એમને કોઈ હેડક્વાર્ટરમાંથી કોઈ ટાસ્ક, કોઈ કામ આવી ગયું અને આપણી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યા. એમ છતાં CEO સર અને ડેપ્યુટી CEO સરનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આપણા આમંત્રણનો સ્વીકાર કર્યો. વિશેષ જૂનાગઢ જિલ્લાના તમામ પૂર્વ સૈનિક શ્રી RK પરમાર સાહેબ, શ્રી ફુલાભાઈ, શ્રી નિલેશભાઈ ઓડેદરા, શ્રી ભાવેશ ગિરીજી, શ્રી કાનાભાઈ ગોધાસરા અને જૂનાગઢ મહાનગરના પ્રથમ નાગરિક એવમ મેયર શ્રી ધીરુભાઈ ગોહિલનો ગુરુકુલ મંચ, ગુરુકુલ જ્ઞાનબાગ મંચ ફરી એક વખત હાર્દિક અભિવાદન અને આભાર વ્યક્ત કરે છે કે એમનો કિંમતી સમય સંસ્થા માટે એમણે પ્રદાન કર્યો અને રાષ્ટ્રનો જે હવન છે એ હવનની અંદર સંસ્થા દ્વારા જે આહુતિ અપાઈ રહી છે એ આહુતિના સહભાગી અને સદભાગી બન્યા એ બદલ ફરી એક વખત આપ સર્વે મહાનુભાવોનો, મંચસ્થ અતિથિગણોનો ગુરુકુલ મંચ હાર્દિક આભાર વ્યક્ત કરે છે. અહીં આપણે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પૂર્ણ કરતા આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ આપણે આગળ લઈ જઈએ. ધન્યવાદ. આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ. બોલો સહજાનંદ સ્વામીમાં, સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય.